શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 21મો અધ્યાય મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે સમયે મહારાજ પૃથુનું નગર સર્વત્ર મોતીઓની શેરો, ફૂલોની માળાઓ, રંગબેરંગી વસ્ત્રો, સ્વર્ણના દરવાજા અને અત્યંત સુગંધિત ધૂપોથી સુશોભિત હતું. તેની ગલીઓ, ચોક અને રસ્તાઓ ચંદન અને અગરુના જળથી સિંચવામાં આવ્યા હતા, તથા નગરને પુષ્પ, અક્ષત, ફળ, દુર્વા, ધાન્યના અંકુર, લાજા, દીપક વગેરે માંગલિક પદાર્થોથી સજાવવામાં આવ્યું હતું. તે નગર ઠેક ઠેકાણે મૂકવામાં આવેલા ફળ ફૂલના ગુચ્છો સાથેના કેળના થાંભલાઓ અને સોપારીના છોડવાઓથી ઘણું જ મનોહર જણાય આવતું હતું. તથા બધી બાજુએ આંબા વગેરે વૃક્ષોના તાજા પાંદડાઓના તોરણોથી શણગારવેલું હતું. જ્યારે મહારાજે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે આરતી અને અનેક પ્રકારની પૂજાની માંગલિક સામગ્રીઓ લઈને પ્રજાજનોએ તથા મનોહર કુંડળોથી સુશોભિત સુંદર કન્યાઓએ તેમનું સામૈયું કર્યું અને શંખ, દુદુંબી વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. ઋત્વિજો વેદપાઠોનો ઘોષ કરવા લાગ્યા અને બંદીજનોએ સ્તુતિગાન શરૂ કરી દીધું. આ બધું જોઈને તથા સાંભળીને પણ તેમને કોઈ પણ પ્રકારનો અહંકાર થયો નહીં. આ પ્રમાણે વીર શ્રેષ્ઠ પૃથુએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. રસ્તામાં ચારે બાજુ નગરવાસીઓ અને દેશવાસીઓએ તેમનું પ્રસન્નતાપૂર્વક અભિનંદન કર્યું. પરમ યશસ્વી મહારાજે પણ તેમને અભિષ્ટ વરદાનો આપીને સંતુષ્ટ કર્યા. મહારાજ પૃથુ મહાપુરુષ અને સૌના પૂજનીય હતા. તેમણે આ પ્રકારના અનેક ઉમદા કાર્યો કરતા રહીને પૃથ્વીનું શાસન કર્યું અને અંતે પોતાનો વિપુલ યશ ફેલાવીને ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કર્યું. શ્રી સુતજી કહે છે, હે મુનિવર સોનકજી, આ પ્રમાણે ભગવાન શ્રી મૈત્રેયજીના મુખેથી આદિરાજ પૃથુના અનેક પ્રકારના ગુણોથી સંપન્ન અને ગુણીજનો વડે પ્રશંસિત વિસ્તૃત સુયશ સાંભળીને પરમ ભાગવત વિદુરજીએ તેમનું અભિનંદન કરતા કહ્યું. વિદુરજી બોલ્યા, હે બ્રહ્મણ, બ્રાહ્મણોએ પૃથુનો અભિષેક કર્યો, સમસ્ત દેવતાઓએ તેમને ઉપહાર આપ્યા, તેમણે પોતાની ભુજાઓમાં વૈષ્ણવ તેજ ધારણ કર્યું અને તેનાથી પૃથ્વીનું દોહન કર્યું. તેમના તે પરાક્રમના જ ઉચ્છિષ્ટ અવશેષ રૂપ ભોગ પદાર્થોનો આજે પણ સઘળા રાજાઓ અને લોકપાલો ભોગ કરે છે અને સઘળું વિશ્વ ઈચ્છાનુસાર જીવન નિર્વાહ કરે છે. ભલા એવો તે કોણ સમજું મનુષ્ય હશે કે જે તેમની પવિત્ર કીર્તિ સાંભળવાનું નહીં ઈચ્છે. તેથી હવે તમે મને તેમનું હજુ પણ વધુ પવિત્ર ચરિત્ર સંભળાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે સાધુ શ્રેષ્ઠ વિદુરજી, મહારાજ પૃથુ ગંગા અને યમુનાની વચ્ચેના પ્રદેશમાં નિવાસ કરતા હતા અને પોતાના પુણ્ય કર્મોના ક્ષયની ઈચ્છાથી પ્રારબ્ધવશ પ્રાપ્ત થતા ભોગો જ ભોગવતા હતા. બ્રાહ્મણ કુળ અને ભગવાનથી સંબંધિત વિષ્ણુ ભક્તો સિવાય સાતેય દ્વીપોના તમામ મનુષ્યો પર તેમનું અખંડ અને અબાધ શાસન હતું. એકવાર તેમણે એક મહાસત્રની દીક્ષા લીધી. તે સમયે ત્યાં દેવતાઓ, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓનો ઘણો મોટો સમાજ એકઠો થયો. તે સમાજમાં મહારાજ પૃથ્વીએ તે પૂજનીય અતિથિઓનો યથાયોગ્ય સત્કાર કર્યો અને પછી તેઓ તે સભામાં નક્ષત્ર મંડળમાં ચંદ્રમાની જેમ ઊભા થયા. તેમનું શરીર ઊંચું, ભુજાઓ પુષ્ટ અને વિશાળ, રંગ ગોરો, નેત્ર કમળ જેવા સુંદર અને અરુણ વર્ણના, નાસિકા સુઘડ, મુખ મનોહર, સ્વરૂપ સૌમ્ય, ખભા ઊંચા અને સ્મિતયુક્ત, દંત પંક્તિ ઘણી સુંદર લાગતી. તેમની છાતી પહોળી, કમરનો પૃષ્ઠભાગ સ્થૂળ અને ઉદર એટલે પેટ પીપળાના પાન જેવું સુડોળ તથા વળ પડેલા હોવાને લીધે અધિક વિશેષ સુંદર જણાય આવતું હતું. નાભી વમળ જેવી ગહન હતી, શરીર તેજસ્વી હતું. જાંઘો સુવર્ણ જેવી દેદીપ્યમાન હતી તથા પગના પંજા ઉપસેલા હતા. તેમના કેશ નાના, વાંકડિયાળા, કાળા અને સ્નિગ્ધ હતા. ગર્દન શંખ જેવી ઉતાર ચઢાવવાળી અને રેખાયુક્ત હતી અને તેઓ ઉત્તમ બહુમૂલ્ય રેશમી વસ્ત્ર પહેરેલા અને તેવી જ સાલ ઓઢેલા હતા. દીક્ષાના નિયમ અનુસાર તેમણે બધા આભૂષણો ઉતારી દીધા હતા. તેનાથી તેમના શરીરના અંગ પ્રત્યંગની શોભા પોતાના સ્વાભાવિક રૂપમાં સ્પષ્ટ ઝળકી રહી હતી. તેમણે શરીર પર કૃષ્ણ મૃગચર્મ અને હાથોમાં કુશ ધારણ કરેલા હતા. તેને લીધે તેમના શરીરનું તેજ વિશેષ વધી ગયેલું હતું. તેઓ પોતાના સઘળા નિત્યકર્મો યથાવિધિ સંપન્ન કરી ચૂક્યા હતા. રાજા પૃથ્વી જાણે સમગ્ર સભાને હર્ષ તરબોળ કરતા હોય તેમ પોતાની શીતળ અને સ્નેહસભર આંખોથી ચારે તરફ જોયું અને પછી પોતાનું ભાષણ શરૂ કર્યું. તેમનું ભાષણ અત્યંત સુંદર, મનોહર, પદાવલીવાળું, સ્પષ્ટ, મધુર, ગંભીર અને અસંદિગ્ધ સ્પષ્ટ હતું. જાણે કે તે સમયે તેઓ સૌના ઉપકાર કરવા માટે પોતાના અનુભવોનો જ અનુવાદ કરી રહ્યા હોય તેમ લાગતું હતું. રાજા પૃથ્વીએ કહ્યું, હે સજ્જનો, તમારું કલ્યાણ થાઓ. તમે મહાનુભાવો જે અહીં પધાર્યા છો, મારી પ્રાર્થના સાંભળો. જિજ્ઞાસુ મનુષ્યોએ સંતોના સમાજમાં પોતાના નિશ્ચયનું નિવેદન કરવું જોઈએ. આ લોકમાં પ્રજાજનોનું શાસન, તેમનું રક્ષણ, તેમના જીવન નિર્વાહનો પ્રબંધ કરવા તેમજ તેમને અલગ અલગ રીતે પોતાની મર્યાદામાં રાખવા માટે મને રાજા બનાવવામાં આવ્યો છે. તેથી તે બધાનું યથાયોગ્ય પાલન કરવાથી મને તે જ મનોરથો પૂરા કરનારા લોકોની પ્રાપ્તિ થવી જોઈએ કે જે વેદવાદી મુનિઓના મત અનુસાર સમસ્ત કર્મોના સાક્ષી શ્રીહરિના પ્રસન્ન થવાથી થાય છે. જે રાજા પ્રજાને ધર્મના માર્ગનો બોધ આપતો નથી અને કેવળ તેમની પાસેથી કર વસૂલ કરવામાં જ લાગેલો રહે છે, તે પ્રજાના કેવળ પાપોનો જ ભાગી થાય છે તથા પોતાનું ઐશ્વર્ય ગુમાવી બેસે છે. તેથી પ્રિય પ્રજાજનો, પોતાના રાજાનું પરલોકમાં હિત કરવા માટે તમે બધા પરસ્પર પ્રત્યેની દોષ દ્રષ્ટિ છોડીને હૃદયથી ભગવાનને યાદ રાખતા રહીને પોતપોતાના કર્તવ્યનું પાલન કરતા રહો. કારણ કે તમારું હિત પણ એમાં જ છે અને આ રીતે તમારો મારા પર પણ મોટો અનુગ્રહ થશે. હે વિશુદ્ધ દેવતાઓ, પિતૃ અને મહર્ષિઓ, તમે પણ મારી આ પ્રાર્થનાનું સમર્થન કરો. કારણ કે કર્મ કોઈ પણ હોય, મર્યા પછી તેના કરતા, ઉપદેશક અને સમર્થકને તેનું સરખું ફળ મળે છે. માનનીય સજ્જન, કેટલાક શ્રેષ્ઠ મહાનુભાવોના મતે તો કર્મનું ફળ આપનારા ભગવાન યજ્ઞપતિ જ છે. કારણ કે આ લોક અને પરલોકમાં બંને જગ્યાએ કોઈ કોઈ લોકો બહુ તેજસ્વી હોય છે, તે પોતાના કર્મોથી હોય છે. મનુ, ઉતાનપાદ, પૃથ્વીપતિ ધ્રુવ, રાજર્ષિ પ્રિયવત, અમારા દાદા અંગ તથા બ્રહ્મા, શિવ, પ્રહલાદ, બલિ અને આવી જ કક્ષાના અન્ય બીજા જેટલા પણ મહાનુભાવો છે, તે બધાનો એક જ મત છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપ ચતુર્વર્ગ તથા સ્વર્ગ અને અપવર્ગના સ્વાધીન નિયામક ભગવાન જ છે અને ભગવાન જ બધાના કર્મફળને આપનારા છે. તેથી ભગવાન ગદાધરની આવશ્યકતા છે જ. આ બાબતમાં તો કેવળ મૃત્યુના દોહિત્ર ભાણે જ વેન જ એક અપવાદ છે, તો એવા શોચનીય અને ધર્મ વિમૂઢ લોકોના મતનું વિશેષ મહત્વ હોઈ શકે નહીં. જેમના ચરણ કમળોની સેવા માટે નિરંતર વધતી જતી અભિલાષા, તેમના જ ચરણ નખથી નીકળેલી ગંગાજી સમાન સંસારના તાપથી સંતપ્ત જીવોના સમસ્ત જન્મોના સંચિત મનના દોષોને તુરંત નષ્ટ કરી દે છે. જેમના ચરણોનો આશ્રય લેનાર પુરુષ તમામ પ્રકારના માનસિક દોષોથી મુક્ત થઈ વૈરાગ્ય અને તત્વ સાક્ષાત્કાર રૂપી બળ પ્રાપ્ત કરીને ફરીથી આ દુઃખમય સંસાર ચક્રમાં પડતો નથી. જેમના ચરણ કમળ સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરવાવાળા છે, તે પ્રભુનું તમે લોકો પોતપોતાની આજીવિકા માટે ઉપયોગી વર્ણાશ્રમ પ્રમાણે અધ્યાપન વગેરે કર્મો તથા ધ્યાન, સ્તુતિ, પૂજા વગેરે માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ દ્વારા ભજન કરો. હૃદયમાં કોઈ પ્રકારનું કપટ ન રાખો તથા એવું નિશ્ચિંતપણે માનો કે અમને પોતપોતાના અધિકાર પ્રમાણે આનું ફળ અવશ્ય મળશે. ભગવાન સ્વરૂપથી વિશુદ્ધ વિજ્ઞાન ઘન અને સમસ્ત વિશેષણોથી રહિત છે, પરંતુ આ કર્મ માર્ગમાં તેઓ જવ ચોખા વગેરે દ્રવ્યો, શુક્લાદિ ગુણો, અવઘાત એટલે કુટુ વગેરે ક્રિયાઓ તથા મંત્રો દ્વારા અને અર્થ, આશય એટલે સંકલ્પ, લિંગ એટલે પદાર્થ શક્તિ તથા જ્યોતિષ્ટોમ વગેરે નામોથી સંપન્ન થનારા અનેક વિશેષણયુક્ત યજ્ઞોના રૂપમાં પ્રકાશિત થાય છે. જેમ એક જ અગ્નિ જુદા જુદા લાકડાઓમાં તેમના જ આકાર વગેરેને અનુરૂપ દેખાય છે, તેવી જ રીતે તે સર્વવ્યાપી પ્રભુ પોતે પરમાનંદ સ્વરૂપ હોવા છતાં પણ પ્રકૃતિ, કાળ, વાસના અને અદ્રષ્ટ માયાથી ઉત્પન્ન થયેલા શરીરમાં વિષયાકાર બનેલી બુદ્ધિમાં સ્થિત થઈને તે યજ્ઞ, યાગ વગેરે ક્રિયાઓના ફળરૂપે અનેક પ્રકારના જણાય છે. અહો, આ પૃથ્વી તટ પર મારા જે પ્રજાજનો યજ્ઞને ભોગવનારાઓના અધીશ્વર સર્વગુરુ શ્રી હરિનું એક નિષ્ઠ ભાવથી પોતપોતાના ધર્મ વડે નિરંતર પૂજન કરે છે, તેઓ મારા પર મોટી કૃપા કરે છે. સહનશીલતા, તપસ્યા અને જ્ઞાન આ વિશિષ્ટ વિભૂતિઓને કારણે વૈષ્ણવ અને બ્રાહ્મણોના કુળ સ્વભાવથી જ ઉજ્જવળ હોય છે. તેમના પર રાજકુળનું તેજ, ધન, ઐશ્વર્ય વગેરે સમૃદ્ધિઓને કારણે પોતાનો પ્રભાવ ન પાડો. બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષોમાં અગ્રગણ્ય બ્રાહ્મણ ભક્ત પુરાણ પુરુષ શ્રીહરિએ પણ નિરંતર તેમના જ ચરણોની વંદના કરીને અવિચળ લક્ષ્મી અને સંસારને પવિત્ર કરનારી કીર્તિ મેળવી છે. તમે લોકો ભગવાનના લોક સંગ્રહરૂપ ધર્મનું પાલન કરનારા છો. સર્વાંતર્યામી સ્વયં પ્રકાશ બ્રાહ્મણ પ્રિય શ્રી હરિ વિપ્રવંશની સેવા કરવાથી જ પરમ સંતુષ્ટ થાય છે. તેથી તમારે સૌએ બધા પ્રકારે વિનયપૂર્વક બ્રાહ્મણ કુળની સેવા કરવી જોઈએ. તેમની નિત્ય સેવા કરવાથી સત્વરે શુદ્ધ, સત્વરે ચિત્ત શુદ્ધ થાય છે, અને એ કારણે મનુષ્ય પોતે જ જ્ઞાન અભ્યાસ વગેરે વિના જ પરમ શાંતિરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી આ લોકમાં આ બ્રાહ્મણો કરતાં શ્રેષ્ઠ કોણ છે કે જે હવિષ્યના ભોગવનારા દેવતાઓનું મુખ થઈ શકે? ઉપનિષદોના જ્ઞાનપરક વચનો એકમાત્ર જેમનામાં કૃતાર્થ થાય છે તે સર્વાંતર્યામી ભગવાન અમૃત યજ્ઞમાં ઇન્દ્રાદિ દેવતાઓના નામે તત્વજ્ઞાનીઓ વડે શ્રદ્ધાપૂર્વક અગ્નિમાં હવન કરાયેલા પદાર્થોને એટલી રૂચિથી ગ્રહણ કરતા નથી જેટલી રૂચિથી બ્રાહ્મણોના મુખમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પદાર્થોને ગ્રહણ કરે છે. હે સભ્યશ્રીઓ, જેમ સ્વચ્છ દર્પણમાં પ્રતિબિંબનું ભાન થાય છે તેવી જ રીતે જેનાથી આ સમસ્ત પ્રપંચનું ઠીક ઠીક જ્ઞાન થાય છે તે નિત્ય શુદ્ધ અને સનાતન બ્રહ્મવેદને જેવો પરમાત્મ તત્વની પ્રાપ્તિ માટે શ્રદ્ધા, તપ, મંગલમય આવરણ, મંગલમય આચરણ, સ્વાધ્યાય વિરોધી વાર્તાલાપ અને ચર્ચાનો ત્યાગ તથા સંયમ અને સમાધિના અભ્યાસ વડે ધારણ કરે છે તે બ્રાહ્મણોના ચરણ કમળોની ધૂળને હું આયુષ્ય પર્યંત પોતાના મુગટ પર ધારણ કરું, કારણ કે તેને નિત્ય મસ્તક પર ચડાવતા રહેવાથી મનુષ્યના સમસ્ત પાપોનો તત્કાળ નાશ થઈ જાય છે અને સમસ્ત ગુણો તેની સેવા કરવા લાગે છે. તે ગુણવાન, શીલ સંપન્ન, કૃતજ્ઞ અને ગુરુજન સેવક મનુષ્યને બધી સંપદાઓ આપોઆપ આવી મળે છે. તેથી મારે તો એ જ અભિલાષા છે કે બ્રાહ્મણ કુળ, ગોવંશ અને ભક્તો સહિત શ્રી ભગવાન મારા પર સર્વદા પ્રસન્ન રહે. શ્રી મૈત્રેયજી કહે છે, મહારાજ પૃથુના ભાષણ સાંભળીને દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો વગેરે સાધુજનો ઘણા પ્રસન્ન થયા અને સરસ, વાહ સરસ એમ કહેતા તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે કહ્યું, પુત્ર દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી લે છે, આ શ્રુતિ વાક્ય યથાર્થ છે. પાપી વેન બ્રાહ્મણોના શ્રાપથી માર્યો ગયો હતો તો પણ તેમના પુણ્ય બળથી તેનો નરકમાંથી ઉગાર થઈ ગયો. આ જ રીતે હિરણ્યકશ્યપુ પણ ભગવાનની નિંદા કરવાને કારણે નરકોમાં જઈ પડનારો જ હતો કે પોતાના પુત્ર પ્રહલાદના પ્રભાવથી તેમને પાર કરી ગયો. હે વીરવર પૃથુજી, તમે તો પૃથ્વીના પિતા છો અને બધા લોકોના એકમાત્ર સ્વામી શ્રી હરિમાં પણ તમારી એવી જ અવિચળ ભક્તિ છે, તેથી તમે અનંત વર્ષો સુધી જીવિત રહો. તમારો સુયશ ઘણો પવિત્ર છે. તમે ઉદાર કીર્તિના બ્રહ્મણીય દેવ શ્રી હરિની કથાઓનો પ્રચાર કરો છો. અમારું મોટું સૌભાગ્ય છે કે આજે તમને પોતાના સ્વામી તરીકે મેળવીને અમે પોતાને ભગવાનના જ રાજ્યમાં રહેલા સમજીએ છીએ. હે સ્વામી, પોતાના આશ્રિતોને આ પ્રકારનો શ્રેષ્ઠ ઉપદેશ આપવો એ તમારે માટે કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે પોતાની પ્રજા પર પ્રેમ રાખવો એ તો કરુણામય મહાપુરુષોનો સ્વભાવ જ હોય છે. અમે પ્રારબ્ધ વસાત વિવેકહીન થઈને સંસારના અરણ્યમાં ભટકી રહ્યા હતા, તે હે પ્રભુ, આજે તમે અમને અજ્ઞાનના અંધકારમાંથી ઉગારી દીધા છે. તમે શુદ્ધ સત્વમય પરમ પુરુષ છો કે જે તમે બ્રાહ્મણ જાતિમાં પ્રવિષ્ટ થઈને ક્ષત્રિયોનું અને ક્ષત્રિય જાતિમાં પ્રવિષ્ટ થઈને બ્રાહ્મણનું તથા તે બંને જાતિઓમાં પ્રતિષ્ઠિત થઈને સમસ્ત જગતનું રક્ષણ કરો છો, અમારા તમને નમસ્કાર છે. ચોથા સ્કંદ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય.